ભેગા થાય એક પ્રમાણ બોલે પ્રમાણ તો લોક ને બોલે કોને બોલે લોક ને કોઈ કોઈ ગાડી નથી ને કોઈ જાત નહીં ભૂસી નથી ગાડી એ ભૂસી નથી એટલે લોકો હમકુ પૂરા હો ગયા હૈ હમકુ એ હો ગયા હૈ ક્યાં હો ગયા હૈ અભી ઠંડા જાને કે નહીં જાનતા હૈ ખોટી ક્યાં છોટા બરા સુગંધી જરાય આવતી નથી સુગંધી કોણ આવી જાય કે સુગંધી આવે ભાઈ લોક ખાલી બોલું એમ છાતી ફેલાય શું બોલાય છાતી ફેલાય આ તો પેપરમાં છપાવવું પડે પેપરમાં છપાવવું પડે 108,000 મહારાજા આવે છે લખું કરવા આવજો આ પેપરમાં છપાવવું પડે ને આ પેપરવાળી વસ્તુ છે તમને લાગે છે આ પેપરવાળી વસ્તુ છે બજારમાં આવી છે બજાર માલ ના પેપર નો હોય કોને હોય આ માલ બજાર છે કે માર્કેટ મટીરિયલ હોય ને તો એને પેપર નો કરાવે જાહેર નથી આવતા સંત પૂરી કરવાના છે સંત હોતો છે પેપર માં પેપર હોય તો સંત ના હોય શું કહ્યું મારી વાત તમને ગમે છે કંટાળો આવે છે કંટાળો આવે છે કે ગમે છે હા અમારાથી એક શબ્દ અવરો ના બોલે તેને તેમ દુઃખ થાય એ માટે અમારી વાણી જ ના થાય કે આ રોગ કાઢવા માટે જરાક ચક્કર મારે દે તેને રોગ તો કાઢો પણ ક્યાં પડેલો તો ઉતરે વગર શી થાય દે આ તો મેં દારૂ ક્યાં પડે હોય એમ તો બે ત્રણ બોલો પાડી દે દાદી સારું એટલે ઉતરી જાય ત્યાર પછી એ લાખ આપણી સમજે ઉતરે વગર શી થાય બેઠા છે હિન્દુસ્તાન પોતાના વિચાર વગર જે જે કરવામાં આવે બધું ઘેતા શું કે વિચારો જે છે ને તે બધા પૈસા કમાવાની બધું હરકું કરવાનું છે આ જ નવાનું છે આ જ નવાનું છે આ જ બધા પૂજો પૈસા બધું ન કમાવા દાદા પૈસા ખરતા ના થાય શુકરાન ખરે નહી ખરતા 4 રૂપિયા ના ભરે છે શક્તિવાદી વાત છે. ભારત ના કહ્યું છે રૂપિયા નું ભગવાન નું ધ્યાન કરે અને ભગવાન એટલું કે મારે મારી બીજી અડચણ ના પડે એટલું જોગે પૈસા બધા આપ્યા કરે ખબર ને. પૈસા નું ધ્યાન કરવાથી પછી જાણવા થવું પડે અને હાથે ના રહેવું પડે. શું રહેવું પડે આપડા હાથમાં સત્તા નથી આ સત્તા ભગવાને નથી. ભગવાન તો ઉલટા કર્યું છે અમે ક્યાં સુધી આવ્યા. હું ને કમાવાની તૈયારી કરતો હું કમાવાનું જયારે આપડે હું એના હાથમાં સત્તા રહ્યો છું મારા હાથમાં રાખતો નથી અગ્ર નહીં માનતો બધી વસ્તુ તમને આ વેપાર કરે છે ગમે છે કે નથી ગમતું? અમે કરીએ છીએ મને બધું ગમે ને. તમે વેપાર કરશો ને અમને શું ગમે? ના પાછો ફળ શું? તમે જે કહીએ ત્યાં વેપાર કરો તો લોકોને શાંતિ થાય છે. અમે રસ્તે કોઈને ચલાવતા નથી ને. અમે જો એમ હોય તમે છોડી દઈએ. હું કહું છું કે અમે અવડે રસ્તે કોઈને ચલાવતા હોઈએ કોઈને અવડે રસ્તે ચલાવતા હોઈએ તમે છોડી દઈએ. આ મૂળો બધા છે જ અવડા રસ્તા. પછી અવડો રસ્તો કોને કેવો? આપડે આ તમે ચાલી રહ્યા છો તે બધા આ જગત ચાલી રહ્યું છે. અવડા રસ્તે જ ચાલી રહ્યું. જગત ની વાત છોડી દે આપણી વાત કરો ને. એ કે છે તમને પસંદ ના હોય વસ્તુ અમે છોડી દઈએ. આ પસંદ મતી જે બધું ચાલે છે ને એ બધા જ અવડા રસ્તા છે. શું છે પસંદ મતી? એ તમને સમજાય પસંદ મતી છે કે સમજાય પસંદ પોતાની હંકડે વાંચ્યા અને પોતાની હંકડે ચલાવે શાસ્ત્રો તો એક નિશાળો છે ને, એટલે શાસ્ત્રો તો એક નિશાળો છે ને. હા, એ તો ખાલી ડિરેક્શન બતાવ્યા છે, શાસ્ત્રો કઈ વસ્તુ નથી ને, પણ તે પછી પોતાની હંગાઈ એવા છે, અને પછી પોતાની હંગાઈ ચલાવે પોતે વચ્ચે સ્વચ્છંદ છે તે જ બધા ઊંધારો છે. અહીં રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવું પડશે, એને ભાન નથી બિચારા ને કે શું થશે મારું, મનુષ્ય નથી ના જાય તો આપણે ઘણી ખારો છે. રોટલી ખાતા રાડા ખાવા જવું પડે એવું બને ના બને બને. હા, માટે આ સ્વચ્છંદ રામ ને રોજ કરી અસ્તિત્વ તો છે જ, અસ્તિત્વ છે એટલે કાયમ તો રહેવાનું, પણ અસ્તિત્વ નું ભાન નથી. શું છે? હું શું છું એનું ભાન નથી. હું છું, હું છું, હું છું, દાદા ભગવાન થયું કે ગાડીમાં અમે જઈએ તરકો પૂછે આવું બધું દેખે તો પેલો ટિકિટ ચેક કરવાનું શું સાહેબ શું પેસેન્જર છે પેસેન્જર ને ગાડી બધું પેસેન્જર માથામાં જાય તો કોણ છે એવું કે ત્યાં કહેવાય કે ભગવાન થયું સાસરી જાય તો પૂરા છે એવું કહેવાય ત્યાં કહેવાય કે ભગવાન છે જગત પોતે જ રિલેટિવ સત્ય છે, વિનાશી સત્ય છે. કેવું છે? વિનાશી સત્ય. કેવું? સત્ય બે પ્રકારના, એક સનાતન સત્ય અને એક વિનાશી સત્ય. આ જેટલું જોવામાં આવે છે, સાંભળવામાં આવે છે, બોલવામાં આવે છે, શાસ્ત્રોમાં લખ્યું છે, બધું વિનાશી સત્ય છે. બરાબર. અને અવિનાશી જે સનાતન એ જ્ઞાની પુરુષ એકલા જ છે, વૈભવ તેની પાસે જ છે, લેકિન કોઈ જગ્યાએ હોય નહીં. હિમાલયમાં ભટકે તો આમ ભટકે, એ તો બધા તો રાહિલ બેસે ભટકે છે, મારું કોઈ ભટકે છે, એનો કોઈ દાડો ભરે? અગર તો બહેરી છોકરા છોડી નાખી જાય તો એ કશું છૂટે? આ બધું કોણ કરાવે છે? આ તો બધું પ્રકૃતિ મચાવે છે. અવિનાશી નું દર્શન આ શરીર થી થઈ શકે? બીજા શરીર થી ક્યાં થાય? મનુષ્ય બીજો કઈ દેહ એવો નથી જો અવિનાશી નું ભાન થાય. મનુષ્ય બીજો એવો કોઈ દેહ નથી. મનુષ્ય દેવ લોકમાં કે તિર્યન લોકમાં કે નરક ગતિ કોઈ દેહ કે દેહ એવો નથી કે જેમાં પોતે પોતાનું પોતાનું ભાન થાય. હવે રાજી પદ નું ભાન થાય એવો દેહ નથી બીજો. હા, એટલો જ દેહ એવો છે ત્યાં થઈ શકે. અવાજ તમને ખબર નહીં આપડે ઉતાર્યો થોડી વખત કેવું આવી ગયો ત્યાં સુધારે ને એ જોઈએ ને પછી શું કહે છે એ જોઈએ ને પછી જોઈએ બેવ બેવ સમજણ ના પડે આ જગત બધું આખું કેપ માં કેપ માં પણ કરે છે એક જગ્યા સાથે હતા ને પાટી પર બેઠા નીચે ભગવાન ભગવાન ના સ્મરણ નું ને ભજન નું કેસ કેમ ના હોય દરેક ને હોય જેનું સ્મરણ કરીએ એ જો કેફી હોય તો કેફ ચડે પોતે કેફી તું તો ભગવાન નું સ્મરણ કરતા કેફ ઉતરી જાય પણ આ તો ભગવાન નું સ્મરણ કરતા જ નથી ભગવાન જાણતા તો ફોન જ નહીં ભગવાન શું છે તે જ ફોન નથી તો બીજી બધી ધ્યાન ભગવાન ગુજરાત માં ભગવાન પોતે નિત્યથી ભગવાન પરમાનંદી એનું આપણે ભજન કરીએ ધ્યાન કરીએ ને તો આપણને પરમાનંદી બનાવે આપણે ત્યાં થોડે ઉતરી જાય છે અરે બધાને ત્યાં ચડી જ બેઠા હું શું કઈ અને પછી કઈ ભાઈ કરે કે તાર ધ્યાન મળે નબળી છે કે જબરી છે ધ્યાન મળી આમાં હાલતો હોય પાસે કાંઈ મળે ને આમાં ચક્કર આખો બધો એના કરતા આ જાનવરો ભરોસા નથી શું કહ્યું તમને ગભરાઈ લાગે છે એવું ગભરાઈ લાગે છે કાંઈ મળ્યું શું કહ્યું એટલી નબળી હતા બધી નબળી ભગવાન નો શબ્દ વિરોધ નથી સાથે ભગવાન તો શરીર પણ કલ્પિત છે ને શરીર પણ કલ્પિત જ છે ને શરીર એ પણ કલ્પિત જ છે ને શરીર એટલું નહીં શરીર મન વચન જે આ તમે બોલો છો એ બધું કલ્પિત ભગવાન નિર્વિકલ્પ છે ભગવાન નિર્વિકલ્પ છે ભગવાન અમારી કઈ વસ્તુ નથી ભગવાન બુદ્ધિ થી ગમ્ય નથી અને જગત છે બુદ્ધિ વાળું શું કહ્યું ભગવાન બુદ્ધિ થી અગમ્ય છે કેવું છે અને જગત બુદ્ધિ વાળું છે તમને કેમ લાગે છે બરોબર લાગે બરોબર લાગે છે સમજીર બોલજો બરોબર એમને ના બોલશો તમે એક વાર તમારી ટેસ્ટ પર પરીક્ષા લેજો સમજી ને બરોબર લાગે તમને એટલે બરોબર મારે કેવડાવું નથી જે છે એ કે કયો મારું શું કહેવાનું છે સમજ ભાઈ એટલું બોલું છું ભાઈ સમજ પડી એટલું બોલું છું સાહેબ હા બસ સમજ પડે એટલું બોલો નહીં આત્મા છે ને અને હું બોલું છું એટલે તરત તમે પરીક્ષા થશે બધી તમારે આત્મા કબૂલ કરશે મારી વાત એ કે જે કબૂલ કરે ને એથી આગળ જાણવાનું નથી સમજે ને અત્યારે તમારે આત્મા કબૂલ કરશે પણ બીજી જગ્યાએ તમારે આત્મા શું કબૂલ કરે બીજી જગ્યાએ આત્મા જ તમારું જાગે નહીં તમારે મન એટલું જ જાગ્યા કરે તો કોઈ જગ્યાએ બુદ્ધિ જાગે આપણા જગતમાં જ્ઞાની પણ કેટલા જ બેઠા હોય ત્યારે ત્યાં સુધી રાખતો રહે તો અત્યારે અમારી આજુબાજુ જેટલું પૂછો ને એટલું શાસ્ત્ર છે શું છે તમારે પાસે આત્મા કબૂલ કરવો જોઈએ હા અને બહાર તો તમે આત્માથી કબૂલ કરવા જાય પણ થોડું સમય બોલે જ નહીં તે આત્મા જ આપણે ઊભા ના થાય મને એટલું શું થાય તો મને તો કબૂલ કરે તો મને તો ફરી જાય પછી બિચારે એ લખેલું તમે જાય શું બાબુ તમે સમજાયું આત્મા તમારો કબૂલ કરે શું કરે મહા પુરુષો શરીર જોયા પછી આઈને દર્શન આપે છે એ શું કહેવાય? એ કહે છે મહા પુરુષો શરીર છોડીને અહીં આવીને દર્શન આપે છે એ કેવું, એ શું છે? કોઈ બાપો આવતો નહીં દર્શન આપતા બાપો. રૂબરૂ આજે વાતચીત કરે હું આ દાદા બધા જોડે લોકો જોડે વાતચીત હું કરે મને પૂછે તમે અમુક દિવસ માં જો વાતચીત કરી દીધું તમે આ કરું તો શું કરું કિતાબ જાતા નહીં મગજ ની નસો ખસી ગયેલી છે લોકોની શું થયેલું છે નસો ખસી ગયેલી છે હા આ મેન્ટલ હોસ્પિટલ હિન્દુસ્તાન મેન્ટલ હોસ્પિટલ સિટીમાં છે તો ચાલે છે આપણે દાવા આવીને અત્યારે મેન્ટલ હોસ્પિટલ જેવી થઈ ગયું ત્યાં ગાર્ડન દવા ખાને એવી થઈ ગયું એટલા બધા ચાલે છે કઈ સુધી આવું ચાલે કોણ કોણ છે હજુ વધારે ચાલશે જનતા અમારી કેવું હોય કે દરેક જીવ નું કલ્યાણ થાવ દરેક જીવ મોક્ષ તરફ વળો મોક્ષ માગને પામો હવે કોક ને પાછળ ક્યાં હોય તો તમારે કઈ ઘરો પડે નાખવો પડે એક મહારાજ ની પાસે ચાર કલાક કરવો પડ્યો મહારાજ રાખી ગયો છે તક ના થયો હજી બોલો પડશે હજુ મારે કાઢી નાખો કે સારું મતલબ આપણે રહીએ ને મગર તો ક્યાં પણ એટલે અમારે ક્યાં રાખીશું અમે ગામડે રહીએ તો અમે ભક્તો કેફ વાળા એટલે કેફ રાખીએ ગામડામાં અમે રહીએ ને અમારા ભક્તો બધા કેફ વાળા હોય એટલે અમારે કેફ રાખવો પડે એમ કે ભક્તો સાથી કે ભરા છે આ નાંત કે ભરા તેથી દેખીને એમને દેખીને થઈ જાય આ ભાંત રોગી છે તેથી આ લોકોને એના આ પીઢી નો રોગ કરે છે આનંદ અહી દેખ્યો તમે બાકી આનંદ તો બહાર તો આપડે છે તો મન નો મન જરા ખુશ માં આવી ગયું એને ઇન્દ્રિય છે મન છે ઇન્દ્રિય સુખ છે એ ટકે નઈ ખેડ તો ભાવદાસ ના મંદિર માં મને કેળી ના ગયા છે વૈષ્ણવો ને કીધું સ્વામિનારાયણ કીધું કીધું કેટલા જેટલા ભામ હોય એટલા નામ તો પાડવા પડે ને જેટલા ભામ હોય એટલા નામ તો પાડવા પડે ને દુકાનો છે એવું સારું ને કે હોય તો કે મૂકવાના કેમ કહો છો? સાચું કહેવાય, મૂકવાના કહે છે. લેવા દેવાના જ્યાં કઈ પણ વ્યવહાર હોય પછી દુકાન તન મન અને ધન ગુરુ ને અર્પણ કરે છે તો ગુરુ એ લે છે તો એ દુકાન કહેવાય એમ. અરે ગુરુ સતત તન મન ધર્મ રહેલો હોય છે કે આપણે અર્પણ કરીએ છીએ પાછું એની એની કોઈ મૂકી દે. તન મન ધન અર્પણ ના કરેલા કેટલા પુરુષ હિન્દુસ્તાનમાં? બધા ધર્મ જ પડ્યા છે, તન્મ જ પડ્યા છે. ધર્મ નહીં પડ્યા હતા તન્મા પડ્યા છે, તન્મ નહીં પડ્યા તો મનમાં પડ્યા છે. આગળ ગયો ભાઈ નથી નથી તો પછી તન્મ અર્પણ એને કરીએ આપણે? એને કેટલું અર્પણ કરીએ? એને આપણે તમે અર્પણ કરી દીધું બધું તો હું તમને અર્પણ કરું, પણ એને અર્પણ સામે જવા દે અઠવાડો બધો અર્પણ કરે છે. કે ગુરુ શબ્દ ઉપર અર્પણ કરે છે કે શરીર ને ઓછા અર્પણ કરે છે? શબ્દ જે કામમાં જ નહીં આવે. ગુરુ શબ્દ તો બહુ મોટી વસ્તુ છે. બરોબર છે ને? આ ગુરુઓને ગુરુ થવાનો લાયકાત નથી કહી દી ભગવાને. ભગવાને કહ્યું છે ગુરુ થવું હોય તો ગુરુ કિલ્લી લઈને જજે કે છે. શું કે છે? ગુરુ કિલ્લી નહીં તો ગુરુ એટલે ભારે અને ભારે એટલે દુખશે કે છે. શું કે છે? ગુરુ એટલે ભારે અને ભારે ઉપર જે બેઠા રહી એ તો ડૂબી ડૂબી પણ બધાને ડુબાડ્યું છે. ગુરુ કિલ્લી એ જ્ઞાની પુરુષ ની પાસે હોય. મારી પાસે ગુરુ કિલ્લી હશે તો તમારે જોઈએ જ લઈ જજો. પૈસા પૈસા નથી એના. એ ગુરુ કિલ્લી હોય તારે ગુરુ ડૂબે નહીં અને સામાન ડૂબવા ના દે. પાણી કાઢવું છે પણ આજ્ઞા આનંદ એ આનંદ કહેવાતો નથી. છતાં જગત એમ જ રાચેલું છે ને. આ આનંદ આત્મા ને પરમાત્મા સિવાય બીજી વાત ના હોય ત્યાં સાચો આનંદ. એટલે તમારે જે સત્સંગ થયો છે આત્મા પરમાત્મા ની સીધી વાત, બીજી સંસાર ની વાત નહીં કે સંસારમાં કેવી રીતે ફાયદો થાય કે કેવી રીતે ગુણો ઉત્પન્ન થાય. સદગુણો લોકો ઉત્પન્ન કરવા માંગે, આ ગુણો સદગુણો દુર્ગુણો એ બધા અનાત્મ વિભાગ છે અને વિનાશી છે વસ્તુઓ. પણ છતાં જગતને જરૂર છે હોવાના અપેક્ષાએ, દરેક અપેક્ષાએ જુદું જુદું જોઈએ. પણ જેને સંપૂર્ણ પદ જોઈતું હોય વિતરાગ પદ, તો પછી આ બધા ગુણો દુર્ગુણોથી દૂર ખસી જવું, પોતે કોણ છે એમ જાણવાનું જાણી અને આત્મા પરમાત્માની વાતોમાં રહેવું, એ સંપૂર્ણ વિતરાગ દશા ઉત્પન્ન થાય અને કાયમ સુખ ઉત્પન્ન થાય. આ સુખ બધા ટેમ્પરરી છે. આ જે સુખો છે ને કલ્પિત અને ટેમ્પરરી. પેલું પરમાનંદ એટલે શું? પોતાનું સ્વાયત્ત સુખ પોતાનું. એટલે એ સુખમાં રહેવું અને વાત જોઈએ ને. દારૂ સહેજ પેલું જે ગોઠવી આપવા લોકો છે ને, વિષમાં બેસીને અંદર એવું ગોઠવી દઈએ કે વિષ અક્લેશ રે, એ ગોઠવી આપવાનું આ જ્ઞાનની પ્રક્રિયા છે, શક્ય નથી ને દાદાજી કરાવડાવે. એમ પૂછે છે કે પેલું જે અંદર આપ ગોઠવી આપો છો ક્રિયાકારી જ્ઞાન, જ્ઞાન જે ગોઠવી આપો છો, તો એ કે છે કે આપણે આપ જે જ્ઞાન આપો છો એ પ્રક્રિયા સિવાય બીજી રીતે ના થઈ શકે એમ. બીજી રીતે બહુ પ્રત્યક્ષ રીતે આપણે મળવું પડે, આ બધું એટલે આપને પ્રત્યક્ષ મળવું પડે, પછી આ બધું કરવું પડે, એ જરૂર છે એમ પૂછે. આની જરૂર છે એટલે દૂરથી દાદાના આશીર્વાદ, બધા માટે આની જરૂર નથી, બધા માટે જરૂર. એટલે કે દૂરથી દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય. હા હા, ગમે તે શું થશે, એક વાક્ય પણ જો કદી પોતે આરાધના કરે તો પ્રાપ્ત થાય છે. જેને પૂર્ણ કરી લેવો હોય તેને મને ભેગું થવું જોઈએ, બાકી બીજા એક જ વાક્ય આરાધન કરશે, એક શબ્દ જ આરાધન કરશે તો પણ એનો આનંદ ઉત્પન્ન થઈ જશે. અને આપ વ્યક્તિગત જ્ઞાન આપો છો કે સમૂહમાં જ જ્ઞાન આપો છો? આપ વ્યક્તિગત જ્ઞાન આપો છો કે સમૂહમાં જ આપો છો? ના, વ્યક્તિગત આપી શકાય, એવું એવું કઈ નઈ, જેવા સંજોગો ઉભા થાય ને તે પ્રમાણે બધું કરવામાં આવે. આજે પેલા મારા કુટુંબ ને આવું બપોરે જો જ્ઞાન બધાને આપવાની જરૂર છે, કારણ કે આપણા દેશમાં જે આ મૂળ જે વિજ્ઞાન છે વિતરાગ વિજ્ઞાન, તે સમગ્ર નાશ જ થઈ ગયેલું છે. વિતરાગ વિજ્ઞાન જ આખું નાશ થઈ ગયું છે. આ વિતરાગ વિજ્ઞાનમાં બીજ નાખવાથી એ વિજ્ઞાન આપણા દેશમાં પછી ચાલુ થઈ જશે. બિલકુલ 2005 આગાહી બાકી છે ને, 2005 બરાબર એક્ઝેક્ટ આવી જશે, તેકડે થઈ ગયું હશે એમ કહ્યું છે. એટલે અત્યારે થઈ રહ્યું છે, પ્રક્રિયા ચાલુ છે. હા, પ્રક્રિયા ચાલુ છે. વ્યવસ્થિત શક્તિ ને આ પ્રભુ શક્તિ પ્રક્રિયાની શરૂઆત, તો આ હિન્દુસ્તાન ભલું થવાની પ્રક્રિયાની શરૂઆત તો અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને ત્યારથી અહીંયા રાજમાં ઠકી બેહાડ્યું લોકોએ કંપની કર્યા પછી, ત્યારથી શરૂઆત મૂળ શરૂઆત ત્યાંથી થયેલી. પછી 1921 ગાંધીજીએ કરી એ પ્રક્રિયા ખૂબ વધી ગાંધીજીએ, અને પછી છે તે આ પ્રક્રિયા 47 પછી વધી એકદમ આપણે થયા પછી. અત્યારે ખૂબ જોશમાં ચાલી રહી છે, 2005 એક્ઝેક્ટ થઈ ગયું છે બધું. એમનો પ્રશ્ન છે કે આપ વ્યવસ્થિત શક્તિ ને પ્રભુ શક્તિ કહો છો કે પ્રારબ્ધ કહો છો? નહીં, આ વ્યવસ્થિત શક્તિ જે છે પ્રારબ્ધ ને એમ લેવા દેવાની છે. પ્રારબ્ધ કોઈ પણ માણસ પ્રારબ્ધ ને માને તો લોકો આવીને શું કે પુરુષાર્થ કરે, નકામો પ્રારબ્ધ એક ઉપર બેસી ના રહી છે. એટલે અવલંબન વાળી વસ્તુ છે પ્રારબ્ધ, અને વ્યવસ્થિત નિરાલંબ છે, નિરાલંબ છે, એક્ઝેક્ટ એમ જ છે. એટલે વાસણ હાથમાં પડવાનું હોય તો એ પડી જાય, એ નિરાલંબ શક્તિ નું જ કામ છે. આપ દાખલો આપો છો, પેલો દાખલો આપે કયો ને, કાચનો પેલો હાથમાંથી પડતો હોય ને પડી જાય, ફૂટી ગયો, તો એ વ્યવસ્થિત નિરાલંબ શક્તિ ને લીધે ફૂટી જાય. નિરાલંબ શક્તિ ને લઈને, એટલે પૂરો નિશ્ચિત હોય, પૂરો નિર્ધારિત હોય, નિર્ધારિત સંપૂર્ણ નિરાધે. પણ એ વ્યવસ્થિત આપણે જ્યાં સુધી આપણે જ્ઞાની ના થઈએ સંપૂર્ણ, ત્યાં સુધી બોલવું ના જોઈએ કે વ્યવસ્થિત જ છે એમ. કારણ કે મન વચન કાયા વ્યવસ્થિત તાબે છે, આપણી જે મન વચન કાયા છે વ્યવસ્થિત તાબે છે. હાથ ઊંચો કરે છે તેને તાબે છે, નહીં વિચાર કરે છે તેને તાબે છે, પ્રેરણા થાય છે એને તાબે છે, એટલે એને તાબે છે વ્યવસ્થિત. આ બધું આપણે શુદ્ધાત્મા અને આ બધું એને તાબે છે, એટલે એનો હાથ નહીં કાઢવાનો. શું થઈ રહ્યું એટલે વ્યવસ્થિત ના બંધન માં આવે કે નહીં? શુદ્ધાત્મા વ્યવસ્થિત ના બંધન માં એટલો આવે નહીં, બંધન માં એને એ વ્યવસ્થિત ના વ્યવસ્થિત ને જોયા કરવાનું છે. શુદ્ધાત્મા થયા પછી એટલું અંદર સંડોવણી થઈ જાય છે, ઇન્વોલ્વમેન્ટ થઈ જાય, એટલું એમાં સંડોવાઈ જવાય છે, ઇન્વોલ્વમેન્ટ થઈ જવાય છે. હજુ આ જ્ઞાન છે, જેમ જેમ વખત જશે તેમ તેમ છે. અત્યારે તો એક સિનેમા છૂટે છે ને, તે હમું આપણે અંદર પેસું ના પેસી શકાય, પેસી શકાય આ સિનેમા જયારે છૂટે છે ત્યારે આપણે સમયથી પેસી હોય તો પેસી શકાય, એકદમ પહેલું ઝોલ હોય ને. એટલે આવું જ્ઞાન આપું છું ને તો બે ચાર વર્ષ સુધી તો ઝોલ જ ચાલ્યા કરે છે. પછી છે તે સ્થિરતા આવે ત્યાર પછી આપણું બધું કરેક્ટ થઈ જાય. કારણ કે આ કર્મ ખપાવે એ સિવાયની એક ક્રિયા છે. આ સંસારના લોકોને કર્મ ખપાવ્યા નથી. આ સાધુ સંન્યાસી તો કર્મ ખપાવેલો હોય, એમને જો આ જ્ઞાન આપીએ ને તો એમને બે સ્થિર પડી જાય. પણ આપણે કર્મ ખપાવેલો નથી ને, એટલે બધી ડિસ્ચાર્જ થયેલી બેટરી હે, એમની ચાર્જ જે હવે થતી નથી, ચાર્જ થતી અટકી જાય ને. આપડે બંબો છોડી ધોધબંધ પાણી નીકળે અને પેલું ઓછું છે. એમનું તો મૂળ આ કર્મો ખપાવ્યા કરે છે ને, એ જપ તપ કરીને કર્મો ખપાવ્યા કરે છે. સંસારી પણ આમ રહેતા નથી, સંસારી પણ આમાં બહુ બહુ કર્મ બંધાય. એટલે બધું એમનું ઓછું રહે આ બાબતનું, સમજો ને. પણ આપણામાં જેને ચાર પાંચ વર્ષ થઈ જાય ને તેને બહુ સુંદર થઈ જાય. પછી નિરંતર સમાધિ રહેશે. કેટલા માણસને ખાતા પીતા અડતા નોકરી કરતા સર્વિસ કરતા સમાધિ રહેશે. ઈરાણીભાઈને એવો સ્વાનુભવ છે, ઈરાણીભાઈને એવો સ્વાનુભવ થયો, ઈરાણીભાઈને એવો સ્વાનુભવ થયેલો છે. એવો સાથે સ્વાનુભવ થયેલો છે. છતાં એમનો એમનો જે બહારનો વ્યવહાર જોઈએ તેના પર માપ કાઢે તો ખોટું છે. કઈ પડે ને, બહારનો વ્યવહાર એ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. બહારનો વ્યવહાર તો મારા એક પણ ભૂલ નથી. હું છે તે સંસારમાં એક ક્ષણ વાર રહેતો નથી. છતાં પણ બહારનો વ્યવહાર કરી સિગરેટ ભૂલ કહેવાય. આ જે સિગરેટ છે મારી તે ભૂલ કહેવાય વ્યવહારને. સમજો ને, મારી ઈચ્છા નથી અને આ ભૂલ છે તેને પણ મારે જોયા કરવી પડે. શું છે એકલી ભૂલ છે, બીજી કોઈ ભૂલ જ નથી, બીજી કોઈ નબળાઈ નથી. હું ઉપર ટોપ ઉપર જઈને વાત કરું છું. બધી જગતના લોકોએ જે વાત કરેલી છે ને એ કેટલાક એ ડુંગરના નીચે રહીને તળેથી મળીને વાત કરી, કેટલાક 5 ફૂટ ઉપર ચડીને વાત કરી, કોઈ 10 ફૂટ ઉપર ચડીને. સમજો ને, અને આ હું મારું ડોકું ઉપરના ટોપને જુએ અને નીચે આ બધો નીચે ભાગ છે અને વિતરાગો ઉપર ટોપ ઉપર ઉભારીને વાત કરી છે. જે વિતરાગો છે એને ટોપ ઉપર ઉભારીને વાત કરી છે. એ સંપૂર્ણ સત્ય છે. ટોપ ઉપર આ હું જે કરું છું ને એમાં કંઈક સેજખામી આવે, કારણ કે ઉપરનો ટોપને બધું જોઈ શકું છું. પણ જે ઉપર લઈ ગયા તેની વાત જુદી છે. એટલે આ દોષો તો કેટલાક દોષો તમને ઈચ્છા ના હોય છતાં બહાર થયા કરે એવું હિરાણી થાય તો એ દોષો નથી. એ ડિસ્ચાર્જ છે. શું તે દોષો પોતે ચાર્જ કરતો હોય ત્યારે દસકડાય છે. જેની જોખમદારી આવવાની છે આ તો જોખમદારી પતે છે. આપ સમજે ને, એને દોષ ગણાય નહીં. પણ જગત તો એને દોષ કે છે. જગત તો જેવું જો દેખશે એવું બોલે. હિરાણી નામે બધું આનો બારોબાર છે તે એને વાઈ છે એમ લાગે કે આ ભૂલ છે. મહાવીર એમ કે છે કે કર્મક્ષય બીજા કોઈ દ્વારા થઈ શકે એમ નથી, તો એમાં જ્ઞાની પણ આવી જાય બીજા કોઈમાં. ના, જ્ઞાની તો પોતે પોતાના ખર્મ પોતાને ખપાવે, બીજાને શું ખપાવી દે. જો આ સમજ ને, એટલે એ જે વાત કરી છે ને એ જ્ઞાની ન હોય તેના માટે વાત કરી છે. જ્ઞાની એટલે પુરુષ થયેલ કર્મ ખપાવવાનું પ્રકૃતિ ને પ્રભુત્વ. ઠીક છે, એટલે પ્રકૃતિ ઉપર પ્રભુત્વ હોય જ્ઞાની. એમ પ્રભુત્વ નહીં, પ્રકૃતિ ઉપર પ્રભુત્વ તો મારી નહીં નતું. શું પ્રભુત્વ એટલે ને, પણ એ એમાં પ્રકૃતિ એને અસર ના કરે, એને સ્વતંત્રતાને તોડે નહીં. જે એ પુરુષની સ્વતંત્રતાને પ્રકૃતિ તોડી શકે નહીં. પણ મહાવીરે પ્રકૃતિથી પ્રકૃતિને આધીન રહેવું પડતું. આ સમજ ને, સ્વતંત્રતા ના તોડે છતાં આધીન દેવા છતાં પોતાની સ્વતંત્રતા ને તોડે નહીં એટલી બધી પુરુષમાં પુરુષાર્થ હોય. દેહ માં હોવા છતાં નિર્દેહી જેવી સ્થિતિ હોય. બહુ મહાત્માઓને સમાધિ વર્તે છે, ઘણા સ્કૂલ સાથે બિઝનેસ કરતા હોય છે, સર્વિસ કરતા હોય છે, એને આખો દાડો સમાધિ વર્તે કરે છે. ને જેમને સમાધિ ન વર્તી હોય એ ભરેલી પાટી નું પણ એનું કોઈ નિશ્ચિત નહીં કે એ પણ વ્યવસ્થિત શક્તિ નથી. જે ભરેલી પાટી હોય એનું પણ નિશ્ચિત શક્તિ ના હાથમાં કે અમુક દિવસે બધી કોરી થશે. એમ પૂછે છે કે જે ભરેલી પાટી હોય એનું પણ કે છે કે વ્યવસ્થિત શક્તિ ના હાથમાં કે પછી એની પણ કોઈ વખતે પાટી કોરી થઈ જશે. જેને સમાધિ ના વર્તી હોય એટલે એનું જે ચિત્રામણ એ ભરેલી પાટી ચિત્રામણ વાળી એ કે છે કે એની પાટી કોરી ક્યારે થાય એમાં ફાળો પણ વ્યવસ્થિત શક્તિ નો કે પછી એની મેળે કેટલા વખતે થશે. વ્યવસ્થિત શક્તિ તો કઈ નુકસાન કરતી જ નથી, પોતાની જાગૃતિ નુકસાન કરે છે. જેટલી જાગૃતિ બીમ થઈ જાય ને, આ મારા વાક્ય જો વાક્ય જો કોઈ પણ માણસ એમ કે કે તમારા વાક્યોના અમલમાં ભરું છું તો હું કહું છું કે 100% નિરંતર સમાધિ જ છે. પણ જેટલી જાગૃતિ કાઢી એ જાગૃતિ માટે પોતે જાગૃત રહેવાની જરૂર છે, એટલું જ કામ કરવાની જરૂર છે. જાગૃતિ મેં આપેલી જ છે, આ જ્ઞાન આપું છું ને એ જાગૃતિ જ લાવી દઈશ. આત્માની જાગૃતિ લાવી છે અને સંપૂર્ણ આત્માની સંપૂર્ણ જાગૃતિ એને કેવું જ્ઞાન કહ્યું છે. જાગૃતિ જ જોવાની છે, બીજું કઈ જોવાનું. એટલે આ જ્ઞાન આપીએ છીએ જાગૃતિ, એટલે જાગૃતિ ઉત્પન્ન થાય છે. એટલે પછી પહેલો પહેલા છે તે હિરાણી હતા, તે પોતે જજ હતા, પોતે વકીલ હતા અને પોતે આરોપી હતા. એટલે એનું જજમેન્ટ પોતે કરતા, એમાં કોઈ પોતે જજ ને વકીલ પોતે ગુનેગાર પોતે કેટલા કેટલા દોષ દેખાય કેમ બોલતા, તેથી પોતે એટલું દેખાતો નથી. અત્યારે તો પોતે જજ જુદા, આરોપી કોણ છે તેને ઓળખે સમજે ને, અને વકીલોને કહે કે તમે ખોટું બોલવાનું ના કરશો કે છે તમારું ખોટું જ છે, એટલે કેટલાય દોષ દેખાય. આપ સમજો ને, આ બંને રોજ 500-500 દોષ દેખાતા હતા, 9 વસ્તી મારી જોડે છે, 10 વસ્તી તો દોષ દેખાય ને પછી જાય પછી બીજું ઉત્પન્ન થાય. હા, એ સતત ચાલુ રહે છે. હે, એ શૃંખલા અટકતી નથી, એ શૃંખલા અટકતી નથી, ચાલુ જ રહેશે. ડુંગરી નો પડ હોય છે ને, એમાં એક પડ જાય તેથી કઈ ડુંગરી તો એવી દેખાય ને, પછી એક પડ જવાનું અવશ્ય. પણ આમ પડ કરતા કરતા કરતા ડુંગરી ખલાસ થઈ જશે. એ રીતે આપણે અહીંયા આગળ આ વિજ્ઞાન છે, દોષો દેખાતા થવા માટે ત્યારથી ભગવાન થવાની શરૂઆત થઈ ગઈ. જ્યાં સુધી દોષ કોઈને દેખાય નહીં, પોતાનો દોષ દેખાવો એ કોઈ એક બે જોઈ શકે, બાકી પોતે જજ પોતે વકીલ પોતે આરોપી કોઈ જોઈ શકે નહીં. એટલે વસ્તુસ્થિતિમાં પોતાના દોષ દેખાવા માંડ્યા ત્યારથી પરમાત્મા થઈ ચૂકવા માંડ્યો, એને પછી મારે ટકોર કરવાની જરૂર જ ના હોય ને. એના બીજા લક્ષણ જોઉં નહીં, મારે ડિસ્ચાર્જ છે એને હું સમજી દઉં કે આ ડિસ્ચાર્જ છે. આપ સમજે ને, એટલે બીજું કશું જોવાનું ના હોય. જાગૃતિ વર્તે છે, મારા શબ્દો આજ્ઞામાં રહે છે, કેટલું જોવાનું હોય. તમે કઈ બોલતા નથી, બોલો ને, કઈ વાંધો નહીં, ગમે તે પૂછાય. આપણે મોટા માણસ ના પૂછવાનું હોય તો વાંધો, હું તો બાળક જેવો કે 10 વર્ષના બાળક હોય ને, અને અમારા ફેર ના હોય. અમારા તો ભક્તિમાં 2 વર્ષનું બાળક થશે નહીં, એથી 4-5 કલાક બે રહી આગળ. કારણ કે જ્યાં બાળકો બેસી રહે છે, જ્યાં અભણ લોકો બેસી રહે છે, ભણેલા બેસી રહે છે, બુદ્ધિને ટોપ ઉપરેલા બેસી રહે છે, ત્યાં સાદરા દ્વાણી છે. શું છે? નાના બાળકો, ઘરડા, દોશી, ડોહા, પુરુષો, સ્ત્રીઓ, જ્યાં બધાને જ છે તે આનંદ લાગે છે બેસવામાં. ભલે વાત સમજે કે ના સમજે, પણ બધાને આનંદ થાય છે, આકર્ષણ થાય છે. ત્યાં સાદ વાત છે, ત્યાં સાચી વાત છે. ખોટા કહેવાની વાત જ નહીં. અહિયાં કોઈને ખોટા કહેવાની વાત જ નથી. કોઈને ખોટા કહેવાની જરૂર પોત પોતાના એવું છે ને 360 ડિગ્રી એમાં કઈ ડિગ્રી આપણે ખોટી કહી શકીએ? એવું આ જગત 360 ડિગ્રી નું છે, સેન્ટર પણ છે. હવે સેન્ટર આવીને બધા જોડે સરખું લાગે, બધી ડિગ્રીઓ જોડે. પણ 125 ડિગ્રી વાળાને 200 ડિગ્રી વાળાને બેરે મતભેદ હોય. 125 ડિગ્રી વાળો જે સેન્ટર બધું અને 200 ડિગ્રી વાળો જોઈએ એ બેને મતભેદ.